શ્રીમદ ભાગવત ત્રીજો સ્કંધ 33મો અધ્યાય. દેવહૂતિને તત્વજ્ઞાન તથા મોક્ષપદની પ્રાપ્તિ. મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, શ્રી કપિલ ભગવાનના વચનો સાંભળીને કદર્મજીના પ્રિય પત્ની માતા દેવહૂતિના મોહનો પડદો ચિરાઈ ગયો અને તેઓ તત્વ પ્રતિપાદક સાંખ્યશાસ્ત્રના જ્ઞાનની આધારભૂમિ એવા ભગવાન શ્રી કપિલને પ્રણામ કરીને તેમની સ્તુતિ કરવા લાગ્યા. દેવહૂતિએ કહ્યું, હે કપિલ, બ્રહ્માજી તમારા જ નાભિકમળમાંથી પ્રગટ થયા હતા. તેમણે પ્રલય વેળાના જળમાં શયન કરનારા તમારા પંચભૂતો, ઇન્દ્રિયો, શબ્દ વગેરે વિષયો અને મનોમય વિગ્રહનું, કે જે સત્વ વગેરે ગુણોના પ્રવાહથી યુક્ત છે, સત સ્વરૂપ અને સર્વનું કારણ છે, તેનું ધ્યાન જ ધર્યું હતું. તમે નિષ્ક્રિય સત્ય સંકલ્પ સમસ્ત જીવોના પ્રભુ છો તથા હજારો અચિંત્ય શક્તિઓથી સંપન્ન છો. પોતાની શક્તિને ગુણ પ્રવાહ રૂપે બ્રહ્મા વગેરે અનંત મૂર્તિઓમાં વિભાજિત કરીને તેમના વડે તમે પોતે જ વિશ્વની રચના વગેરે કરો છો. હે નાથ, આ કેવી વિલક્ષણ વાત છે કે જેમના ઉદરમાં આ સઘળા પ્રપંચ પ્રલયકાળ આવતા લીન થઈ જાય છે અને જેઓ કલ્પના અંતે માયામય બાળકનું રૂપ ધારણ કરીને પોતાના પગનો અંગૂઠો ચૂસતા ચૂસતા એકલા જ વડના વૃક્ષના પાંદડા પર શયન કરે છે, તેવા તમને મેં ગર્ભમાં ધારણ કર્યા. હે પ્રભુ, તમે પાપીઓનું દમન કરવા અને પોતાના અજ્ઞાંકિત ભક્તોનો અભ્યુદય અને ઉદ્ધાર કરવા માટે સ્વેચ્છાથી દેહ ધારણ કરતા રહો છો. તેથી જેમ તમારા વરાહ વગેરે અવતાર થયા છે, તે જ રીતે આ કપિલ અવતાર પણ મુમુક્ષુઓ એટલે મુક્તિ ઇચ્છનારાઓને જ્ઞાન માર્ગ બતાવવા માટે થયો છે. હે ભગવાન, તમારા નામોનું શ્રવણ કે કીર્તન કરવાથી તથા ભૂલે ચૂકે ક્યારેક ક્યારેક તમારું વંદન કે સ્મરણ કરવાથી જ કૂતરાનું માંસ ખાનારો ચાંડાલ પણ સોમયાજી એટલે સોમયજ્ઞ કરનાર બ્રાહ્મણ જેવો પૂજનીય થઈ શકે છે. બ્રાહ્મણ જેવો પૂજનીય થઈ શકે છે પછી તમારું દર્શન કરવાથી મનુષ્ય કૃતકૃત્ય થઈ જાય, એમાં તો કહેવાનું જ શું હોય. અહો, તે ચાંડાલ પણ એ કારણે જ સર્વશ્રેષ્ઠ છે કે તેની જીભના અગ્રભાગ પર તમારું નામ વિરાજમાન છે. જે શ્રેષ્ઠ મનુષ્ય તમારા નામનું ઉચ્ચારણ કરે છે, તેમણે તો તપ, હવન, તીર્થસ્થાન, સદાચારનું પાલન અને વેદોનું અધ્યયન સર્વ કાંઈ કરી જ લીધું. કપિલ દેવજી, તમે સાક્ષાત પરબ્રહ્મ છો, તમે જ પરમ પુરુષ છો. વૃત્તિઓના પ્રવાહને અંતર્મુખ કરીને અંતઃકરણમાં તમારું જ ચિંતન કરવામાં આવે છે. તમે પોતાના તેજથી માયાના કાર્યભૂત ગુણ પ્રવાહને શાંત કરી દો છો તથા તમારા જ ઉદરમાં સમસ્ત વેદ તત્વ નિહિત છે. આવા સાક્ષાત વિષ્ણુ સ્વરૂપ તમને હું પ્રણામ કરું છું. મૈત્રેયજી કહે છે, માતાએ આ પ્રમાણે સ્તુતિ કરી પછી માતૃવત્સલ પરમ પુરુષ ભગવાન કપિલ દેવજીએ ગંભીર વાણીમાં તેમને કહ્યું. કપિલ દેવજીએ કહ્યું, માં, મેં તમને આ જે સુગમ માર્ગ બતાવ્યો છે તેનું અવલંબન કરવાથી તમે સત્વરે પરમપદ પ્રાપ્ત કરી લેશો. તમે મારા મતમાં વિશ્વાસ કરો. બ્રહ્મવાદી લોકોએ આ માર્ગનું સેવન કર્યું છે એના વડે તમે મારા જન્મ મરણ રહિત સ્વરૂપને પ્રાપ્ત કરી લેશો। જે લોકો મારા મતને જાણતા નથી તેઓ જન્મ મૃત્યુના ચક્રાવામાં પડે છે। મૈત્રેયજી કહે છે, આ પ્રમાણે પોતાના આત્મજ્ઞાનનો શ્રેષ્ઠ ઉપદેશ કરીને પોતાની બ્રહ્મવાદી માતાની અનુમતિ લઈને શ્રી કપિલ દેવ ત્યાંથી સિધાવી ગયા। ત્યારે દેવહૂતિજી પણ સરસ્વતીના મુગટ સમા પોતાના આશ્રમમાં પોતાના પુત્રે ઉપદેશ કરેલા યોગ સાધન દ્વારા યોગનો અભ્યાસ કરતા કરતા સમાધિમાં સ્થિત થઈ ગયા। ત્રિકાળ સ્નાન કરવાથી તેમની વાંકડીયાળી લટો શ્વેત શ્વેત જટાઓમાં પરિણમી તથા ચીર વસ્ત્રોથી ઢંકાયેલું શરીર ઉગ્ર તપસ્યાને કારણે દુર્બળ થઈ ગયું। તેમણે પ્રજાપતિ કદર્મના તપ અને યોગ બળથી મળેલા અનુપમ ગૃહસ્થિના સુખનો ત્યાગ કર્યો, કે જે સુખ માટે દેવતાઓ પણ તલસતા હતા, જેમાં દૂધના ફીણ જેવા સ્વચ્છ અને સુકોમળ પથારીવાળા હાથીદાંતના પલંગ, સોનાના પાત્રો, સોનાના સિંહાસન અને તેમના પર કોમળ કોમળ ગાદીઓ પાથરેલી હતી, તથા જેની સ્વચ્છ સ્ફટિક મણી અને મહામરકત મણીની ભીતોમાં રત્નોની બનેલી રમણી મૂર્તિઓ સહિત મણિમય દીપક ઝગમગી રહ્યા હતા। જે ફૂલોથી લચી પડેલા અનેક દિવ્ય વૃક્ષોથી સુશોભિત હતો, જેમાં અનેક પ્રકારના પક્ષીઓનો કલરવ અને મદોન્મંત ભમરાઓનો ગુંજરાવ થતો રહેતો હતો, જ્યાંની કમળ ગંધથી સુવાસિત વાવોમાં કદર્મજીની સાથે તેમનો પ્રેમ પામીને ક્રીડા માટે પ્રવેશવાથી તેમના એટલે કે દેવહૂતિના ગુણગાન ગંધર્વો કરતા રહેતા હતા, અને જેને પામવા માટે ઇન્દ્રાણીઓ પણ લાલસા કરતી રહેતી હતી તે ગૃહોધાનની પણ મમતા તેમણે ત્યજી દીધી। પરંતુ પુત્ર વિયોગથી વ્યાકુળ થવાને કારણે અવશ્ય તેમનું વંદન થોડુંક ઉદાસ થઈ ગયું। પતિના વનમાં ગયા પછી પુત્રોનો પણ વિયોગ થવાથી તેઓ આત્મજ્ઞાન સંપન્ન હોવા છતાં પણ એવા વ્યાકુળ થઈ ગયા કે જેમ વાછરડું છૂટું પડી જવાથી તેને વહાલ કરનારી ગાય વ્યાકુળ થઈ જાય છે। વત્સ વિદુર, પોતાના પુત્ર કપિલ દેવ રૂપ ભગવાન શ્રી હરિનું જ ચિંતન કરતા કરતા તેઓ થોડાક જ દિવસોમાં આવા ઐશ્વર્ય સંપન્ન ઘરથી પણ ઉપરત એટલે વિરક્ત થઈ ગયા। પછી તેઓ કપિલ દેવજીએ ભગવાનના ધ્યાન કરવા યોગ્ય જે પ્રસન્ન વદન કમળયુક્ત સ્વરૂપનું વર્ણન કર્યું હતું, તેના એક એક અવયવનું તથા તે સમગ્ર રૂપનું પણ ચિંતન કરતા કરતા ધ્યાનમાં તત્પર થઈ ગયા। ભગવદ્ ભક્તિના પ્રવાહથી, પ્રબળ વૈરાગ્યથી અને કર્મોના યથાયોગ્ય અનુષ્ઠાનથી ઉપજેલા બ્રહ્મનો સાક્ષાત્કાર કરાવનારા જ્ઞાન વડે ચિત્ત શુદ્ધ થઈ જવાથી તેઓ તે સર્વવ્યાપક આત્માના ધ્યાનમાં મગ્ન થઈ ગયા, કે જે આત્મા પોતાના સ્વરૂપના પ્રકાશથી માયાજનિત આવરણને દૂર કરી દે છે। આ પ્રમાણે જીવના અધિષ્ઠાન ભૂત પરબ્રહ્મ શ્રી ભગવાનમાં જ બુદ્ધિની સ્થિતિ થઈ જવાથી તેમનો જીવભાવ નિવૃત્ત થઈ ગયો અને તેઓ સઘળા કલેશોથી મુક્ત થઈને પરમાનંદમાં નિમગ્ન થઈ ગયા। હવે નિરંતર સમાધિમાં સ્થિત રહેવાને કારણે વિષયોના સત્યપણાની તેમની ભ્રાંતિ દૂર થઈ ગઈ દૂર થઈ અને પોતાના શરીરનું પણ સાન ભાન થઈ રહ્યું ભાન રહ્યું નહીં। જેમ જાગી ગયેલા મનુષ્યને સ્વપ્નમાં જોયેલા પોતાના શરીરની સ્મૃતિ રહેતી નથી, તેમના શરીરનું પોષણ પણ બીજાઓ વડે જ થતું હતું, પરંતુ કોઈ પણ પ્રકારનો માનસિક ક્લેશ નહીં હોવાને કારણે તે દુર્બળ થયું નહીં, તેમનું તેજ અધિક નિખરી ઉઠ્યું અને તે મેલને કારણે ધુમાડાયુક્ત અગ્નિની જેમ સુશોભિત થવા લાગ્યું. તેમના વાળ વિખરાઈ ગયા, તેમના વાળ વિખરાઈ ગયા હતા અને માથા પરથી વસ્ત્ર પણ સરકી ગયું હતું. તો પણ નિરંતર ભગવાનમાં જ ચિત્ત પરવાયેલું રહેવાને કારણે તેમને પોતાના તપયોગમય શરીરનું કશું જ સાનભાન ન હતું. કેવળ પ્રારબ્ધ જ તેમનું રક્ષણ કરતું હતું. વિદુરજી, આ પ્રમાણે કપિલ દેવજીએ બતાવેલા માર્ગ વડે દેવહૂતિજીએ થોડાક જ સમયમાં નિત્ય મુક્ત પરમાત્મા સ્વરૂપ શ્રી ભગવાનને પ્રાપ્ત કરી લીધા. હે વીરશ્રેષ્ઠ, જે સ્થળ પર તેમને સિદ્ધિ પ્રાપ્ત થઈ હતી તે પરમ પવિત્ર ક્ષેત્ર ત્રણેય લોકમાં સિદ્ધપદ નામે વિખ્યાત થયું. સાધુ સ્વભાવના વિદુરજી, યોગ સાધન થકી તેમના શરીરના સઘળા દૈહિક મળ દૂર થઈ ગયા હતા. તે એક નદીના રૂપમાં પરિણમ્યા કે જે નદી સિદ્ધ ગણો વડે સેવાયેલી અને બધા પ્રકારની સિદ્ધિ આપનારી છે. મહાયોગી ભગવાન કપિલજી પણ માતાજીની આજ્ઞા લીધા પછી પિતાજીના આશ્રમથી ઈશાન ખૂણા તરફ સિધાવી ગયા હતા. ત્યાં સ્વયં સમુદ્રે તેમનું પૂજન કરીને તેમને સ્થાન આપ્યું હતું. તેઓ ત્રણેય લોકને શાંતિ પ્રદાન કરવા માટે યોગ માર્ગનો અવલંબન કરીને સમાધિમાં સ્થિત થઈ ગયા છે. સિદ્ધો, ચારણો, ગંધર્વો, મુનિઓ અને અપ્સરાઓ તેમની સ્તુતિ કરે છે તથા સાંખ્યાચાર્યો પણ તેમનું સર્વ પ્રકારે સ્તવન કરતા રહે છે. હે નિષ્પાપ વિદુરજી, તમારા પૂછવાથી મેં તમને ભગવાન કપિલ અને દેવહૂતિજીનો આ પરમ પવિત્ર સંવાદ સંભળાવ્યો. આ કપિલ દેવજીનો મત સાંખ્ય મત અધ્યાત્મ યોગનું ગૂઢ રહસ્ય છે. જે મનુષ્ય તેનું શ્રવણ અથવા વર્ણન કરે છે તે ભગવાન ગરુડધ્વજની ભક્તિથી યુક્ત થઈને સત્વરે શ્રી હરિના ચરણારવિંદોને પ્રાપ્ત કરે છે. ત્રીજા સ્કંદ અંતર્ગત કાપિલે ઉપાખ્યાનમાંનો 33મો અધ્યાય સમાપ્ત, ત્રીજો સ્કંદ સમાપ્ત. હરિઓમ તત્સત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.